7:30 in the morning, 5:45 in the evening, जब पहली बारिशें शुरू होंगी, जब समर हॉलीडेज खत्म होंगी, खुशी में भी कभी, गम में भी कभी, बेवजह कभी, I'll miss you, हूँ तने प्रेम करूँ छू, I'll miss you, हूँ तने प्रेम करूँ छू, I'll miss you. તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું. ગુજરૂંગા જબ ભી તેરે गेट से, कर लूंगा तेरा जरा सा वेट मैं, आई नो तू कभी भी नहीं आएगी, हो जाऊंगा जरा सा लेट मैं, चाय खारियां in the morning, cold coffee, in the evening, jab happy birthday tera hoga, jab happy birthday mera hoga, 31st December, 14th February, navratri, I'll miss you, હું તને પ્રેમ કરું છું, I'll miss you, હું તને પ્રેમ કરું છું, I'll miss you, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું. मजबूरी है लेकिन बड़ी ही बुरी ये दूरी है, मेरी आंखों में तू देख के ये बता, क्या जाना तेरा इतना जरूरी है, डोंट गो ना, I'll be lonely, don't go now, I'll be only, ऐसा क्या बता है वहाँ पे जो नहीं मिला है यहाँ पे, यार है यहाँ पे, प्यार है यहाँ पे, मैं भी हूँ यहाँ पे, oh, I'll miss you, હું તને પ્રેમ કરું છું, I'll miss you, હું તને પ્રેમ કરું છું, I'll miss you, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, હા તને પ્રેમ કરું છું, હા તને લવ કરું છું, હા તને લવ કરું છું.